આપણે ઘણીવાર કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે કામ પરફેક્ટ થાય છે, પણ આપણે પોતે ગાયબ થઈ જઈએ છીએ. એક્સિલન્સ એટલે કામમાં સંપૂર્ણતા, ફોકસ અને જવાબદારી, પણ પ્રેઝન્સ એટલે આ ક્ષણમાં જીવવું, પરિવાર સાથે હોવું ત્યારે ફોનથી દૂર રહેવું અને પોતાના શ્વાસને પણ સાંભળવો. જો કામમાં એક્સિલન્સ ન હોય તો ઓળખ ઊભી થતી નથી, અને જીવનમાં પ્રેઝન્સ ન હોય તો સફળતા હોવા છતાં સુખ આવતું નથી. સાચી સફળતા ત્યાં જ છે જ્યાં ઓફિસ કે વ્યવસાયમાં આપણે બેસ્ટ પરફોર્મર હોઈએ અને ઘરે પહોંચ્યા પછી આપણે પરફેક્ટ હ્યુમન બનીએ. આજે પોતાને એક પ્રશ્ન પૂછે, હું કામમાં પરફેક્ટ છું પણ જીવનમાં પ્રેઝન્ટ છું કે નહીં? કારણ કે એક્સિલન્સ આપણને ઊંચે લઈ જાય છે અને પ્રેઝન્સ આપણને જીવંત રાખે છે.